वाल्मीकि रामायण किष्किंधा कांड 36मो सर्ग। सुग्रीवे पोतानी लघुता तथा श्रीरामनी महत्ता बताविने लक्ष्मणने क्षमा मांगवी अने लक्ष्मण एमनी प्रशंसा करीने एमने पोतानी साथे आववा माटे कहेवू। તારાએ જ્યારે આ રીતે ધર્મને અનુકૂળ વિનયયુક્ત વાત કહી ત્યારે કોમળ સ્વભાવના સુમિત્રાકુમાર લક્ષ્મણે એ માની લીધી, ક્રોધનો ત્યાગ કરી દીધો। એમણે તારાની વાત માની લીધા પછી વાનર યુદ્ધપતિ સુગ્રીવે લક્ષ્મણ તરફથી મળનારા સંભવિત મોટા ભયને ભીના વસ્ત્રની જેમ ત્યાગી દીધો। ત્યાર પછી વાનરરાજ સુગ્રીવે પોતાના ગળામાં પડેલી ફૂલોની વિચિત્ર વિશાળ અને બહુગુણ સંપન્ન માળા તોડી નાખી અને તેઓ મદરહિત થઈ ગયા। પછી સમસ્ત વાનરોના શિરોમણી સુગ્રીવે ભયંકર બળશાળી લક્ષ્મણનો હર્ષ વધારતા રહીને એમને આ વિનયભરી વાત કહી સુમિત્રાકુમાર, મારી લક્ષ્મી કીર્તિ તથા સદાકાળથી ચાલ્યું આવતું આ વાનરોનું રાજ્ય આ બધું નષ્ટ થઈ ગયું હતું, ભગવાન શ્રીરામની કૃપાથી જ મને ફરી આ બધાની પ્રાપ્તિ થઈ છે। રાજકુમાર, એ ભગવાન શ્રીરામ પોતાના કર્મોથી બધે સુવિખ્યાત છે, એમના ઉપકારના તેવા જ બદલાનો અંશ માત્ર પણ કોણ ચૂકવી શકે એમ છે। ધર્માત્મા શ્રીરામ પોતાના જ બળથી રાવણનો વધ કરશે અને સીતાને પ્રાપ્ત કરી લેશે, હું તો એમનો માત્ર એક તુચ્છ સહાયક રહીશ। જેમણે એક જ બાણથી સાત સાત મોટા મોટા તાડ વૃક્ષો પર્વત પૃથ્વી પાતાળ અને ત્યાં રહેનારા દૈત્યોને પણ વિદીર્ણ કરી દીધા હતા, એમને બીજા કોઈ સહાયકની આવશ્યકતા જ ક્યાં છે। લક્ષ્મણ, જેમના ધનુષ્ય ટંકારથી પર્વતો સહિત પૃથ્વી ધુજી ઉઠી હતી, એમને સહાયકોથી શું લેવા દેવા। નરશ્રેષ્ઠ, હું તો વેરી રાવણનો વધ કરવા માટે અગ્રગામી સૈનિકો સહિત યાત્રા કરનારા મહારાજ શ્રીરામની પાછળ પાછળ ચાલીશ। વિશ્વાસ અથવા પ્રેમના કારણે જો કોઈ અપરાધ થઈ ગયો હોય તો મુજ દાસના એ અપરાધને ક્ષમા કરી દેવો જોઈએ, કેમ કે એવો કોઈ સેવક નથી જેનાથી કદી કોઈ અપરાધ થતો જ ન હોય। મહાત્મા સુગ્રીવ નામ કહ્યા પછી લક્ષ્મણે પ્રસન્ન થઈને બહુ પ્રેમથી આમ કહ્યું, વાનરરાજ સુગ્રીવ, ખાસ કરીને તમારા જેવા વિનયશીલ સહાયકને પ્રાપ્ત કરીને મારા ભાઈ શ્રીરામ બધી રીતે સનાત છે। સુગ્રીવ, તમારો જે પ્રભાવ છે અને તમારા હૃદયમાં જે આટલો શુદ્ધ ભાવ છે એના વડે તમે વાનર રાજ્યની પરમ ઉત્તમ લક્ષ્મીનો સદાને માટે ઉપભોગ કરવાના અધિકારી છો। સુગ્રીવ, તમને સહાયક રૂપે પ્રાપ્ત કરીને પ્રતાપી શ્રીરામ રણભૂમિમાં પોતાના શત્રુઓનો સત્વરે વધ કરી નાખશે એમાં શંકા નથી। સુગ્રીવ, તમે ધર્મજ્ઞ કૃતજ્ઞ તથા યુદ્ધમાં કદી પીઠ ન દેખાડનારા છો, તમારી આ વાત સર્વ રીતે યુક્તિસંગત અને ઉચિત છે। વાનર શિરોમણી, તમારા અને મારા મોટા ભાઈ સિવાય બીજો કોઈ એવો વિદ્વાન છે ખરો જે પોતાનામાં સામર્થ્ય હોવા છતાં પણ આવી નમ્રતાપૂર્ણ વાત કહી શકે? કપિરાજ, તમે બળ અને પરાક્રમમાં ભગવાન શ્રીરામ જેવા જ છો, દેવતાઓએ જ તમને અમને દીર્ઘકાળ માટે તમારા જેવો સહાયક આપ્યો છે, પરંતુ વીર, હવે તમે ઝડપથી મારી સાથે આ પુરીમાંથી બહાર નીકળો, તમારા મિત્ર પોતાના પત્નીના અપહરણથી બહુ દુઃખી છે, એમને આવીને સાંત્વના આપો। સખા, શોકમગ્ન રામના વચન સાંભળીને જે મેં તમને કઠોર વાતો કહી છે એમના માટે મને ક્ષમા કરો। આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધા કાંડનો 36મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.